શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંધ નવમો અધ્યાય. યુધિષ્ઠિર વગેરેનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા કરતા ભીષ્મજીએ પ્રાણત્યાગ કરવો. સુતજી કહે છે, આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઈ રહ્યા હતા. તે પછી બધા ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમણે કુરુક્ષેત્રની યાત્રા કરી કે જ્યાં ભીષ્મ પિતામહ સરસૈયા પર પડેલા હતા. હે શૌનકાદિ ઋષિઓ, તે સમયે તે બધા ભાઈઓને જેમને સારા સારા ઘોડા જોતર્યા હતા તેવા સ્વર્ગજડિત રથો પર સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું અનુગમન કર્યું. તેની સાથે વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ હતા. હે શૌનકજી, અર્જુનની સાથે ભગવાન શ્રીકૃષ્ણ પણ રથ પર બેસીને ચાલ્યા. તે બધા ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેર જ જઈ રહ્યા હતા. સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાની જેમ બાણસૈયા પર પડેલા ભીષ્મ પિતામહને જોઈને શ્રીકૃષ્ણ સહિત પાંડવોએ અને તેમના અનુયાયીઓએ પ્રણામ કર્યા. હે શૌનકજી, તે જ વખતે ભરતવંશીઓના ગૌરવરૂપ ભીષ્મ પિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓ ત્યાં પધાર્યા. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદસ્વ, ભરદ્વાજ, શિષ્યો સહિત પરશુરામજી, વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ત્રિત્ર, ગૃત્સમદ, અસિત, કક્ષીવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન તથા બીજા પણ સુખદેવ વગેરે શુદ્ધ હૃદયના મહાત્માઓ તેમજ શિષ્યો સહિત કશ્યપ, અંગિરાપુત્ર, બૃહસ્પતિ વગેરે મુનિજનો પણ ત્યાં પધાર્યા. ભીષ્મ પિતામાં ધર્મને અને દેશકાળના વિભાગને અર્થાત ક્યાં ક્યાં સમયે શું કરવું જોઈએ તે જાણતા હતા. એમણે તે મહાભાગ ઋષિઓને સંમેલિત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પ્રભાવને પણ જાણતા હતા, તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્ય વેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ્વર રૂપે હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની ભીતર અને બહાર બંને જગ્યાએ પૂજા કરી. પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા. તેમને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમાશ્રુથી ભરાઈ આવી. તેમણે કહ્યું, હે ધર્મપુત્રો, અરે રે હાય, એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ, ધર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાં પણ તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું, જે માટે તમે કદાપી યોગ્ય ન હતા. અતિરથી પાંડુની મરણ વેળાએ તમારી ઉંમર ઘણી નાની હતી. તે દિવસોમાં તમારા માટે કુંતી અને સાથે સાથ તમારે પણ વારંવાર ઘણા બધા કષ્ટ વેઠવા પડ્યા. જે રીતે વાદળા વાયુના વશમાં રહે છે, તે જ રીતે લોકપાલો સમેત સગળો સંસાર કાળ ભગવાનને આધીન છે. હું સમજુ છું કે તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધું એમની જ લીલા છે, નહીતર જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન અને ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રીકૃષ્ણ સુહૃદ હોય, ત્યાં પણ ભલા વિપત્તિની સંભાવના હોય ખરી. આ કાળરૂપ શ્રીકૃષ્ણ જ્યાં ક્યારે શું કરવા ઈચ્છે છે એ વાત કોઈ ક્યારેય જાણતું નથી. મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે. હે યુધિષ્ઠિર, સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરાધીન છે તેવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો, કારણ કે હવે તમે જ તેના સ્વામી છો અને તેનું પાલન કરવામાં સમર્થ છો. આ શ્રીકૃષ્ણ સાક્ષાત ભગવાન છે, સૌના આદિકારણ અને પરમ પુરુષ નારાયણ છે. એ યદુવંશીઓમાં ગુપ્ત રૂપે રહીને પોતાની લીલા દ્વારા લોકોને મોહિત કરે છે. તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે. હે યુધિષ્ઠિર, તેને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને સ્વયં ભગવાન કપિલ જ જાણે છે. જેમને તમે પોતાના મામાનો દીકરો, પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો, તથા જેમને તમે પ્રેમવશ પોતાનો મંત્રી, દૂત અને સારથી સુદ્ધા બનાવવામાં સંકોચ નથી કર્યો, તે સ્વયં પરમાત્મા છે. આ સર્વાત્મા સમદર્શી અદ્વિતીય છે. તે અહંકાર શૂન્ય છે. તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની વિષમતા પણ તેનામાં નથી, તેમનામાં નથી. તે નિર્દોષ છે. હે યુધિષ્ઠિર, જુઓ તો ખરા, તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે છે. આ જ કારણ છે કે આવા સમયે કે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે મને સાક્ષાત દર્શન આપ્યા છે. ભગવત પરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી તેમનામાં મન પરોવીને અને વાણીથી તેમના નામનું કીર્તન કરતા રહીને દેહ ત્યાગ કરે છે અને કામનાઓમાંથી તથા કર્મના બંધનમાંથી છૂટી જાય છે. તે જ દેવાધિદેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવા અરુણ નેત્રોથી ઉલ્લસિત મુખવાળા ચતુર્ભુજ રૂપે, કે જે રૂપના દર્શન બીજા લોકોને કેવળ ધ્યાનમાં જ થાય છે, ત્યાં સુધી અહીં જ સ્થિત રહીને પ્રતીક્ષા કરે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું. સુતજી કહે છે. યુધિષ્ઠિરે તેમની આ વાત સાંભળીને સરસૈયા પર સુતેલા તે ભીષ્મ પિતામહને ઘણા બધા ઋષિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારના ધર્મો વિશેના અનેક રહસ્યો પૂછ્યા. જ્યારે તત્વવેતા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ વૈરાગ્ય તથા રાગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપી ત્રિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવદ્ ધર્મ, આ બધાનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ અલગ વર્ણન કર્યું. હે સોનકજી, એની સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું તથા એમની પ્રાપ્તિના સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વર્ણન કર્યું. ભીષ્મ પિતામાં આ પ્રમાણે ધર્મનું પ્રવચન કરી રહ્યા ત્યારે જ તે ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો, કે જેની ઈચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભાગવત પરાયણ યોગીજનો કરતા રહે છે. તે સમયે હજારો રથીઓના નેતા ભીષ્મ પિતામાએ વાણીનું સંયમ કરીને મનને બધી બાજુએથી વાળીને પોતાની સામે સ્થિત આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણમાં પરોવ્યું. ભગવાન શ્રીકૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ પર તે સમયે પિતાંબર લહેરાઈ રહ્યું હતું. ભીષ્મ ખુલ્લી આંખોથી તેમને નિહાળી રહ્યા. તેમને શસ્ત્રોના પ્રહારથી જે પીડા થઈ રહી હતી, તે તો ભગવાનના દર્શન માત્રથી તરત જ દૂર થઈ ગઈ, તથા ભગવાનની વિશુદ્ધ ધ્યાન ધારણાથી તેમના જે પણ કેટલાક અશુભ શેષ હતા તે બધા જ નષ્ટ થઈ ગયા. હવે દેહ ત્યાગ વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના આવૃત્તિ વિલાસને થંભાવી દીધો અને અત્યંત પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. શ્રી ભીષ્મજીએ કહ્યું હવે મૃત્યુ વેળાએ હું મારી અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવન શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું, કે જેઓ હર હંમેશ પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ ક્યારેક વિહાર કરવાની, લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે, કે જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે, જેમનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવું સાંભળું છે, જેના પર સૂર્યકિરણોના જેવું શ્રેષ્ઠ પીતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ સદૃશ મુખ ઉપર વાંકડિયા વાળની લટો લટકતી રહે છે, તે અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ. મને યુદ્ધના સમયની તેમની તે વિલક્ષણ છબી યાદ આવે છે, તેમના મુખ પર લહેરાતા વાંકડિયા વાળ, ઘોડાઓની ટાપની રજથી ધૂળધૂસરિત થઈ ગયા હતા અને મુખ પર પરસેવાના બુંદ શોભી રહ્યા હતા. હું પોતાના તીક્ષ્ણ બાણોથી તેમની ત્વચાને વીંધી રહ્યો હતો. તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ મારું શરીર અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને, જેઓ તરત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેમણે પોતાની દ્રષ્ટિથી જ શત્રુપક્ષના સૈનિકોનું આયુષ્ય હરી લીધું, તે પાર્થ સખા ભગવાન શ્રીકૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાઓ. અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો. તે સમયે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના તત્કાલીન અજ્ઞાનનો નાશ કર્યો, તે પરમ પુરુષ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રીકૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ. તે પ્રતિજ્ઞાને સત્યને ઉચ્ચ કરવા માટે તેમણે શસ્ત્ર ગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી હતી. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા. સિંહ જેમ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે, તે જ રીતે રથનું પડું લઈને મારા પર ઝપટી પડ્યા. તે સમયે તેઓ એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું વસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. મેં આ તતાઈએ તીક્ષ્ણ બાણ મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું. તેથી આખું શરીર લોહી લુહાણ થઈ રહ્યું હતું. અર્જુનના રોકવા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. તે જ ભગવાન શ્રીકૃષ્ણ, જેઓ આમ કરતા હોવા છતાં પણ મારા પ્રતિ અનુગ્રહ અને ભક્તવત્સલતાથી પરિપૂર્ણ હતા, તેઓ મારી એકમાત્ર ગતિ થાઓ અને આશ્રય થાઓ. અર્જુનના રથના ક્ષણમાં સાવધાન જે શ્રીકૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાસ એટલે કે લગામ અને જમણા હાથમાં ચાબુક હતો, એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી તથા મહાભારત યુદ્ધમાં મરનાર વીરો જેમની આ છબીનું દર્શન કરતા રહેવાને કારણે સારૂપ્ય મોક્ષ પામી ગયા, તે જ પાર્થ સારથી ભગવાન શ્રીકૃષ્ણમાં મુજ મરણાસનની પરમ પ્રીતિ થાઓ. જેમની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી તેમના અંતર્ધાન થઈ જવાથી પ્રેમ ઉન્માદથી ઘેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ હતી, તે જ ભગવાન શ્રીકૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાવ. જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓથી ભરેલી સભામાં શ્રીકૃષ્ણે રાજાઓની અગ્રપૂજા સ્વીકારી. તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી. તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે, જેમ એક જ સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે. તે જ રીતે આ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌના હૃદયમાં વિરાજમાન છે. એમાંના ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદ ભ્રમ રહિત થઈને પામી ગયો છું, શુતજી કહે છે. આ પ્રમાણે ભીષ્મ પિતામહે મન વાણી અને દ્રષ્ટિની વૃત્તિઓથી આત્મસ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. તેમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા અને તેમનું શરીર શાંત થઈ ગયું. તેમને અનંત બ્રહ્મામાં લીન થયેલા જાણીને બધા લોકો એવી રીતે ચૂપ થઈ ગયા કે જેવી રીતે દિવસ વીતી જતા પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય છે. તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારા વગાડવા લાગ્યા. સાધુ સ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. હે સોનકજી, યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી અને થોડા સમય માટે તેઓ શોકમગ્ન થઈ ગયા. તે સમયે મુનિઓએ ખૂબ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની તેમના રહસ્યપૂર્ણ નામો લઈ લઈને સ્તુતિ કરી. ત્યાર પછી પોતાના હૃદયને શ્રી કૃષ્ણમય બનાવીને તેઓ પોતપોતાના આશ્રમમાં પાછા ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે ત્યાં પોતાના કાકા ધૃતરાષ્ટ્રને અને તપસ્વીની ગાંધારીને ધીરજ બંધાવી. પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરા પ્રાપ્ત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. પહેલો સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર રાજ્ય પ્રલંબ નામનો 9મો અધ્યાય સમાપ્ત થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય.